મારે કોઈ ભાગ્ય નથી. તમે મને અપમાન કરી દે છે તો એ વાંધો નથી. તમારું અપમાન નહીં કરવું. એને કાઢી નાખ્યું ખરું ખોટું. લોકો કે શું વૈષ્ણવ છું, વૈષ્ણવ છું, ગીતા માસ્તર હે વૈષ્ણવ કહેવાય છું. મેં પેપર માં આપ્યું હતું અમદાવાદના પેપર, કોઈ વૈષ્ણવ હોય મારે દર્શન કરવા, એ કોઈ વૈષ્ણવ હમણાં આવતો. વૈષ્ણવ કોને કહેવાય? વૈષ્ણવ ક્યાંથી લાવે? વૈષ્ણવ જંત તેને કહીએ જે પીડ ભરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન ન અભિમાન આણે રે. સમજાયું? અને એ બધું આખો આખા જે વાક્યો છે ને મિત્રો, ગાંધીજી ગાતા હતા, એ બધી વ્યાખ્યા છે ને, તે વ્યાખ્યામાં આવે છે. અમારો છોંટો છે નહીં અને કે તમે ગીતા વાંચી છે એવું છોડી દે, અમારે નહીં કહેતો હું વાંચજો, પણ આવું થવું જોઈએ, શું થવું જોઈએ? પણ આવું ના જોઈએ, દાતા વૈષ્ણવ ના બનાવે. ભૂખ ના ક્ષમતી હોય તો આપણે એનો અસ્તિત્વ નાખી દીધું, ખાલી બરફ જ નાખ્યો. શું કહ્યું? એનો અર્થ શું? હા, ઘેર ડેરી ડોરી મસ્જિદ ના કરતા હોય, આ મન મન જાવા દાવા રાખતું હોય તો ગાંધી ગીતા વાંચી. સમજો બધી વાત ને, સમજો આત્મા સમજવાનો છે, ગીતા સમજવાની નથી. આત્મા એમાં ભાગી નથી, કૃષ્ણ ભગવાન આત્મા બી થયો છે. એ જ્યાં કહે છે તે હું કરું છું કે છે ને, તે આત્મા છે, કૃષ્ણ નથી પણ આત્મા છે. એને આપણે ના સમજીએ તો પછી ચોપડો અમતી જાય, પછી ડાક્ટર દોષ કરો, ચોપડો અમતી જાય એમ ડાક્ટર દોષ કરો. એવું જે પ્રશ્ન પૂછે પૂછ્યો હતો, હા હું તમને કોઈ જાતના તમને નુકસાન કરવા નથી આવ્યો, તમને ફાયદો કરવા આવ્યો છે, પણ તમે ઊંધું સમજતા હોય તેને એમ કહે છે હું નહીં, હું નહીં કરું. શું કરું? તમે જો ઊંધું સમજી બેઠા હોય, હું કહ્યું તમને સારું લગાડવા માટે, હું નહીં કહું. બીજા લોકો કહે છે જયારે પૈસા બીજા લેવા હોય કે જેમ તમારું કામ હોય. શું કહ્યું? સમજો ને, મારાથી હું દિવસે ચલાય ના થાય. બીજા બધા કહે છે બહુ સારું કર્યું, બહુ ત્યાં ગયા નાખે, આવું કઈ હાજી આ કરશે. શું કહ્યું? ચાલો પછી દેવિલ કોને કહો? તમે દેવિલ જે બધા પાપ કરાવે છે તે બસ એ પાપ નું ફળ આપે છે ને, તે દેવિલ નથી, એનું ઉદય કર્મ જ ફળ આપે છે. જેમ આપણે આટલું આટલું અફીણ ખાઈ જઈએ તો ભગવાન ને મારવા આવવું પડે? અફીણ બાજ ના કઈ ભગવાન મારે, અગર તો માફે મારે દયા પીપી જઈએ તો દવા મારી નાખે ભગવાન મારે આપણને. પ્રેરણા ક્યાંથી આવી? દવા પીવાની પ્રેરણા ક્યાંથી આવી? તમને ક્યાંથી લાગે છે? ચાલો, પ્રેરણા તમને ક્યાંથી લાગે છે? ભગવાન એમ કે છે કે તારો ટાઈમ પૂરો થઈ ગયો એટલે આ દવા પી લે ઉપર આવી જા. ભગવાન એવું કે છે, એવી પ્રેરણા આપે છે કે તારો ટાઈમ પૂરો થઈ ગયો અને આ દવા પી લે ને તું ઉપર આવી જા. બહુ ગાંડો છે ભગવાન, તે આ ગાંડ મેળ મેળ છે. હવે મેળ સમજવા માટે લોકો કબૂલ કરશે? એ તો ચોર લોકો કહે છે કે મને ભગવાને પ્રેરણા કરી દીધું, ચોરી કરું છું કે છે. આપણા લોકો જરા જરા તો મગજ ચલાવો, જરા આટલા સુધી ટોરન્ટો સુધી આવ્યા ને અહીં સુધી આવ્યા, જરા મગજ ચલાવો. ભગવાન પ્રેરણા ના કરે, ભગવાન પ્રેરણા કરે, પ્રેરણા કરનાર ગુનેગાર. તમને સમજો ને, પ્રેરણા કરનાર ગુનેગાર છે. ભગવાન પીડા કરે છે, મૃત્યુ કેસ મને ભગવાન પીડા કરે છે, બધું કરનાર ભગવાન પીડા કરે છે. બરોબર, પ્રેરણા શબ્દ ભગવાન કશું કરતા નથી. ભગવાન એવા ભગવાન નથી આ તમને શું. આ તો બધા સંતો બાવા ઠોકા ઠોકી કરી લોકોના મગજ બગાડી નાખે, સલાહ કરી નાખે. શું તમને લાગે છે પ્રેરણા કરતા છે એવું તમને કેમ લાગે છે? દોરી કોના હાથમાં છે? અરે દોરી નથી આવી, દોરી આ તો દોરી આ તમારો પાપ નો ઉદય થાય ને તે પ્રેરણા આપે કે આ થઈ લો, પુણ્ય ઉદય થાય તો તમને સારી વસ્તુ કરવાની. આ બધું કે છે ને કે રામ રાખે તે કોણ ચાખે, આવું બધું એટલે બધા કયા જ કે છે. રામ ને રાખ્યા, રામ ને રાખ્યા નતા કોઈ, રામ ને 14 વર્ષ જવું પડ્યું. સમજ ને, આ તો દુનિયાનો કાયદો કોઈને છોડે નહીં. રામ મોક્ષે ગયા તું કહે ભગવાન થઈ ગયા, પણ એમને એ ભગવાન ને જવું પડ્યું. શું થયું? કારણ કોઈને જ કાયદો છોડે નહીં. આ દુનિયાના જે કાયદા છે કોઈને છોડે નહીં. રામ ને કૃષ્ણ ને ના છોડ્યા, તો માવી ને છોડ્યા, માવી ને કિલા માર્યા. સમજવા જેવું છે ભાઈ, સમજવા. તમે તો આ બધું પૂછી પૂછી સમજી લો તો પ્રેરણા બિલકુલ ભગવાન કોઈ કરી નથી, કરવાનો નથી. પ્રેરક જ ગુનેગાર થાય છે, ચોરી કરનાર ગુનેગાર નથી. ત્યારે પ્રેરણા કોણ કહે? ભગવાન ભગવાન ગુનેગાર. શું કહ્યું એ સમજાય તમને? પ્રેરણા કરનાર ગુનેગાર જે હરી કરે, હરી કરે ગુનેગાર એવું તમને સમજાય? ભાઈ ને એવું કેવું છે તો કે આ જીવન મરણ એ કોના હાથમાં છે? માણસ પોતાના હાથમાં છે કે ભગવાન? ના ના, ભગવાન ના હાથમાં કશું નથી. આ દુનિયામાં ભગવાન ની પાસે ચાર હોના નથી. જો હાથું જવાબ હોય તો, અને જો તમારી લૌકિક રીતે જવું હોય તો ભગવાન આ દુનિયા બનાવી, ભગવાન આ કરાવે છે, ભગવાન છોકરા આલે છે, છોકરા મારી નાખે છે, એમને તમારે લૌકિક રીતે. અને અલૌકિક જાણવું હોય તો ભગવાન આમાં હાથ ગાલ્યો નથી. ભગવાને દરેક જીવને પ્રકાશ આપ્યો છે અને પોતે અંદર રહી અને એ પ્રકાશમાં એને રમવાની છૂટ આપી છે. તને જેમ આવે તેમ અનુકૂળ કરે અને ના તને પોસાય ત્યારે મને હંભા જે તું તને મારા સ્વરૂપ મળે. શું કહ્યું? આ છે ભગવાનનું સ્વરૂપ. અને ભગવાન ક્રિએટર, ક્રિએટરે છે એ અલૌકિક દ્રષ્ટિથી. આ લોકોને જો ક્રિએટર ના કહે ને તો એકું સ્ટોરમાં લૂંટ બાજી બાજી કર્યા વગર ના રહી જાય. અને ક્રિએટર નથી બિલકુલ એવું. આ તો ના સમજણ પડે, અક્ષર એક વાંકડો માણસ સમજણ પડે અને સમજણ પડી હોય તો ભવગઢ મતભેદ ના પડે. સમજણ ને માટે સમજવાની તૈયારી રાખો, કદું તો રાખો. સમજણ ને, તમે તમારે ગુરુ થવા નથી આવ્યા, હું તો લઘુત્તમ ગુરુ છું. એટલે તમારે તમને આખા જગત ને ગુરુ હતી, ગુરુ કર્યા છે. એટલે તમે મારા ગુરુ છો. એટલે વાત પૂછો ને, કઈ કમાણી કરી દો આટલે છે તે આવ્યા છો તો કઈ લાભ ઉઠાવો. તમે તમારી વાત ને પકડી રાખો તો શું એના શું હશે? એટલે વાત છે, તમને કોઈ જગ્યાએ જશ મળતો જ નથી. શું? અને મતભેદ ઘટતા નથી, ક્લેશ શંકા શોષા થતા નથી. તો દાદા, ભગવાન ને ડર રાખવાની જરૂર જ નહીં ને એમાં દુનિયામાં? એમ કે છે કે તું પછી દુનિયામાં ભગવાન ને ડર રાખવાની જરૂર જ નહીં ને? ભગવાન નો ડર રાખવાની જરૂર જ નહીં ને? ભગવાન નો ડર સર પોતે જો જેવું પોતાનું પ્રોજેક્શન છે તું કરું તેવું ફર્મલ છે. ભગવાન નો ડર રાખવાની તો કોને જરૂર છે? કે જેને એ ક્રિએટર છે એવું માને છે તે લોકોને ભગવાનનો ડર છે, તે એમાં પહેરી જતા નથી. પણ વિચારક માણસો માટે એવું નથી. વિચારક માણસ સ્વતંત્ર છે, ભગવાન ઉપરી નથી. શું કહ્યું? ભગવાન તેનું સ્વરૂપ છે. શું છે? વિચારક માણસ નું ઉપરી કોણ છે? એની બ્લન્ડર છે અને મિસ્ટેક. એને જે બ્લન્ડર છે મિસ્ટેક કઈ છે તે એને ઉપરી છે. તો પછી આ ફળ કોણ આપે છે? આ બધા ફળ કોણ આપે છે? ફળ આ આપણે આ ફળ છે ને ત્યાં અફીણ ખાઈએ તો કોણ ફળ આપે? અફીણ ફળ આપે. શું ફળ? એવું પ્રત્યક્ષ દેખાય. બીજો કોઈ આપનારો નથી, ફળ આપનારો કોઈ જન્મ્યો નથી. કૃષ્ણ ભગવાન ફળ ભોગવે છે અને રામે ફળ ભોગવતા હતા. કૃષ્ણ ભગવાન કામ કરી હોઈ ગયા હતા ને તે વાગે થી મોટો વાસુદેવ નારાયણ કહેવાય, મોટા ભગવાન કહેવાય, તે વાગે ખરાશ થાય ખરાશ થાય, પણ પાણી લોકો મળ્યું વચ્ચે ખાતે. આ બધું જાણવું જોઈએ, એમને એમ ઠોકા ઠોક કરીએ ને શું એવા કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ કહેવાય. ભગવાન નું એવું નક્કી થયેલું હતું અને પાંડવ બધા જતા રહ્યા એટલે એમને જતું રહ્યું હતું, એટલે એવી રીતે બેઠા હતા. એમને ઉતાવળ હતી તો લાગણા રાખી દેલા ઘર છે. હું એમ કહું યાર, તમે આટલા બધું બાઈક ચાલ્યા અમારી જોડે, ત્યારે હું તમારે કહ્યું બરોબર બરોબર કર્યા તો રાગે પડી જાય, નહીં તો રાગે નહીં પડે. તમે જે કહો એ બરોબર છે, બરોબર કરું તો રાગે પડી જાય. કારણ તમારે તમારી વાત છોડવી ના હોય, તમારે સાચી વાત સમજવી ના હોય તો હું તમારે કહ્યું છે બરોબર છે, તમારી દ્રષ્ટિથી, મારી દ્રષ્ટિથી નહીં. શું કહ્યું તો રાગે પડી જાય, નહીં તો રાગે ના પડે. કારણ કે આવું તો હું એક દાડો પંચર બેસી રહું. ના એવું નથી કે અમારે જાણવા માટે જ કરીએ. જાણવા માટે કેવું હોય તો આવું ના હોય, જે તમે પૂછો એમાં જાણવા, તમને ના સમજાય તો ફરી ફરી પૂછો, ફરી ફરી પૂછો. શું કહ્યું જાણવા માટે ઊંધું કરશો તેનો મને વાંધો નથી, પણ જો આમ કરીને તમારે બેહાડી રાખો તો હું આખી રાત કહી દેજો, એટલે બધું હું કહું તમારું કરું છે એમ કે હું ચાલવા મળું મારે આવું કાર ના આવે. અને જાણવું આ જગતમાં જે જાણવું હોય તો હું કહેવા તૈયાર છું, જે જાણવું હોય વર્લ્ડમાં કોઈ પણ ચીજ જાણવી હોય ચાલુ કહેવા તૈયાર છું, વર્લ્ડમાં કોઈ પણ ચીજ તમારે જોઈતી હોય આપવા તૈયાર છું. એટલે જ પૂછીએ છીએ તમને, એટલે જ તમને પૂછીએ છીએ. ના એટલે પૂછો ખરા, પણ પૂછો ને પોતાનું પોતા પણ છોડી દો. આ પોતા પણ સાથી સમજાય છે કે હું આ સમજું છું કે સાયકલ ઇફેક્ટ છે, ખાલી તમને ઇફેક્ટ થઈ, બહુ ઇફેક્ટ થઈ જાય ને માણસે, એટલે આ જ રસ્તો ખરો છે એમ માને. શું કહ્યું સાચી વાત નથી, સાયકલ હજી ઇફેક્ટ થઈ ગયેલી છે બધી. શું આપણે જે માની લઈએ ને તેને ઉપર ચડી ચડી ચડી માણસ એવું થઈ જાય. શું એટલે કઈ પૂછો, આ બધું તમારું ઘર છે, હું કઈ જુદો માણસ નથી, આપડે બધા એક જ છીએ, હું કઈ જુદો નથી. પૂછો બધી વાર પૂછો. એમ ભાઈ કે છે કે તમને આ સવાલો જો પૂછ્યા ના હોત તો આવું તમારે કેવું જ ના પડ્યું હોત. ના બરોબર, મારે પૂછવા માંગતો નથી, પણ તમારું ખરું કરાવવા ના જશે, હું મારું ખરું કરાવવા જવું એવું નથી. ના એવું નથી કે છે. હા બસ, એટલે ટાઈમ ના બગડવો જોઈએ, આ બધા લોકો પૂછવાનો અધિકાર કરો ને. એટલે તમે તમારે જેટલું પૂછવું પૂછો, અને જે માગો તે આપવા તે તમારે. શું એમનો બીજો પ્રશ્ન છે કે આ અફીણ માણસ ને મારી નાખે છે તો આ રોગચાળો થાય છે એ કઈ રીતે થાય છે? પણ રોગચાળો, હા, એનાથી જે બધા મરી જાય છે, હા, તો એ ફળ કેવી રીતના આવે છે? તો આપણે આ છે તે લાલ ધંધા વાળા નીકળે, તમે જોઈ રહ્યા લાલ ધંધા વાળા શીખો નો ટોળો નીકળે છે, બીજા બધા મોટા મોટા ટોળા નીકળે છે, બધા હડતાલ પાડનારા નીકળે છે, બે પાંચ પાંચ 10,000 મળે, એ બધા આજે કરી રહ્યા છે ને, તે ભેગો રોગતા ઉભો થઈને એનું ફળ આવે છે. શું કહ્યું? ભેગું બધું સામૂહિક. હા, તમારું કર્મનું ફળ છે આ, તમે કરતા છો અને તમારા કર્મ નું ફળ છે, એમાં કોઈએ દખલ કરી નથી. ભગવાન ની દખલ નથી, પારકા ની દખલ નથી, કોઈ દેવીલ બેવીલ કોઈ જે ચીજ નથી, તમે જ પ્રોજેક્શન કરનાર. માટે આજથી જ આપણે છતું કરવાનો નિયમ રાખો, આપણે છતું કરવું, હવે ઊંધું કરે તો એની જવાબદારી છે, આપણે છતું કરીએ. અંત આવે ને તો અંતર કેમ આવે? દિવાલ ની પઝલ ઇઝ સેલ્ફ, ગોડ હેડ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. તો વિચારકો માટે ભગવાન દુનિયા બનાવી નથી, અને બીજા જગતના તમામ લોકોને માટે ભગવાન દુનિયા બનાવી છે, તે આપણે ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય રિલેટિવ રૂપાઈ બાય ગોડ ઇઝ ક્રિએટર ઇઝ નોટ કરેક્ટ બટ રિયલ રૂપાઈ. એટલે સમજવું પડે લોકો તમને ભગવાન ક્યાં રહે છે એવું લાગે આ દેશે તાર ભાઈ એ મારે જ જાણવું છે કે પણ અત્યાર સુધી તમે કોઈ કોઈ જાણી છું કોઈ પાસે જાણી દે છે ઊંધી માન્યતાઓ રફ માન્યતાઓ ક્યાં સુધી રહેશે તાર મને કે સાચું એડ્રેસ આપો તમે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન તમારે ક્રિએચર મારવા હોય તો મારજો ના મારવા ના મારશો અને નોટ ઇન ક્રિએશન એટલે આપણા લોકો શું કે એ ધંધે નહી ભગવાન તારમાં લાકડા ક્યાં બાળશે તું કા વેમ ગાડું છું વગર કોમ બચા ને લાકડા બાટી કરે ના પડે બીજા ભગવાન ક્યાં રહે છે બધાને બરાબર બરાબર સમજણ ના પડી એટલે ફરી જરા કો તમારા જીવ માત્ર ની અંદર એટલે મનુષ્યો હોય કે બીજા જીવો હોય જે જે જીવો આંખે દેખાય છે એ ને જે ના દેખાતા હોય છે દેવ લોકો છે બીજા છે અને અહીંયા આગળ હા દુર્બીન થી ના દેખાય ભલા થી ના દેખાય એવા નાના નાના સૂક્ષ્મ જીવો છે જે ડાક્ટરો કે છે ડાક્ટરો કે છે તેનાથી નાના છે એને મેં ભગવાન લઈલા છે અને તે જ શ્રીકૃષ્ણ ભગવાન છે શું કહે છે રત્ન ચલાવતા હોય ને તો એના તીર બી લાગે નહી અને બધી કઈ કુવાળી મળે એ મોટો વાત નહીં પણ એને આ કર્મ છોડ્યા નહીં કોઈને છોડે મારીને કિલા મારેલા કર્મ તો બધાને ભોગવવા જ પડે પોતાનો કરેલો તમે દુનિયામાં કોઈને સંદાસ જોવાની શક્તિ જોયેલી માનો છો તે તમને લાગે સંદાસ જોવાની શક્તિ નથી આ તો અહંકાર કરું જે પછી બિચારે કે છે પેટમાં ફાકી લેવી પછી ભાઈ એમને દયા લે પણ ફાકી તારે જ જવું છે તું જનારું છું પછી ટકના ફાકી લેવું તો થાય તો એ તો ફાકી કરે છે તારામાં કઈ સત્તા નથી આવું દુનિયા છે સમજવાની જરૂર છે અત્યાર સુધી સમજેલું 100% રોંગ છે માટે એકડ એકથી ફરી મૂકો તો લાગે પડે નહીં તો તમે કહો બધું ના મારું સાચું તો હું કહી દઉં તમારું બધું સાચું શું કહે છે ભાઈ ને અને તે રસ્તે હેલ્પ થાય એવું બે વાક્યો કરી આપું મારે વાંધો નથી કારણ તમારા રસ્તે તમને હેલ્પ થાય એવું બે વાક્યો મારે કેવા જોઈએ શું કોઈ અપમાન કરે કોઈ બહેન નામ કોઈ અપમાન કરે શું થાય તમને ખરેખર ગિરીશ નામ છે નિમિત માત્ર શું હા નિમિત આમ તો આ દેહ ને ઓળખવાનું સાધન છે નામ પાડી છે તારું નામ માય નિમિત ગિરીશ તો કોણ હોય જાય તો પછી શું કાંઈ ગપ્પા માર નાખે ચલો આવીને જ હોય ને આયનું ઠેકોળ લેતી ને આગળ ગીતા વાંચવાની કઈ આ એ શ્રી કૃષ્ણ છે શું છે અને પછી કે શ્રી કૃષ્ણ ભગવાન આવું કર્યું તે આપડે આરોપ કર્યા કરે સમજાય વગર ના. અરે હમણાં તો વરી પાછા આ બધા બુદ્ધિશાળીઓ તો બધા ભેગા થયા અને એમને શોધખોળ કરી કે કૃષ્ણ ભગવાને આ અર્જુનને ચઢાવ્યો શું કરવા, કે એને હિંસા નથી કરવી, કે મારા બાપા છે, મારા દાદા છે, મારા એ છે, મારા હગાવાળા છે, હિંસા નથી કરી, ચઢાવ્યો શું કરે. એટલે હું આવી બુદ્ધિ વાપરી કૃષ્ણની જોડે. કૃષ્ણ ઉશ્કેરે કે શું કર્યું તે તમને સમજાય છે? કૃષ્ણ શું કહેવા ગયા છે કે તું તારો ક્ષત્રિય છું, તારો ધર્મ છોડવાનો નથી, તું મારા વગર રહેવાનો નથી, અને તું મારી મારી નાખી તે મેં જોયેલા છે બધું, તો શું કહે મોહ કરે વગર અમને મોહ છે આ દુનિયા છે તે તારે ખરાબ કહે છે, એમાં શું ખોટું કહે છે તને? શું આ મોહ છે એક જાતનો તારી નબળી છે, શું કહે છે નબળી. હા કૃષ્ણ ને આવી રીતે ઉત્સાહ પાડવા માંગે છે કૃષ્ણ ને સમજે. કૃષ્ણ તો વાપી રહ્યું નારાયણ છે, શું કહ્યું તમે સમજો એવા કૃષ્ણ નો આવા ને તમે જે બોલો છો, તમે તો એમને કહો છો કે કૃષ્ણ ભગવાન આવું કર્યું તેવું કે ના એવું કરે નહી, સમજવું પડશે ને ભાઈ, ના સમજવું પડે ગીરી નહીં સમજવું પડે, શું કોણ છું જાણવું છે ના જાણવું છે, તારે તો કેમ નથી જાણવું છે, તારે કે એવું પહેલો તો બધી બૈરી પૈસા પહેલો જ કરી લેવું જોઈએ અને તો જ પાણી આવી જઈએ છોડીએ, પણ હું છોડી પેલું આપણે વધે વધારે છે ને એટલે પાણી જાય છોડીએ પહેલા જાણી લે તો પછી પડે નહીં. હા હા બરોબર, એમને એમને ભ્રાંતિ વાળું છે રમકડું, ભ્રાંતિ વાળું રમકડું એટલે સારું રમાડું, જેમ રમાડું એમ ફાવે. એમનો એક પ્રશ્ન છે દાદા, એમને પેલા કે પેરુ ગયા છે ત્યાં આગળ કોઈ એવો કોઈ એ બહેન છે તો પેરુ ગયા છે ત્યાં કોઈ એમને સંત મળ્યા હશે, એટલે સંતે એમને આંગળી કરીને કહ્યું કે સૂર્ય ની સામે જો તો એમને છે તો ઓરેન્જ કલર નું મોટું આમાં પ્રકાશ દેખાયેલો. ત્યાર પછી થોડાક પછી અહિયાં ફ્રાન્સ માં ગયા હશે, ફ્રાન્સ ગઈ હશે બેન તો ત્યાં આગળ એમને અચાનક જ એક મોટું પ્રકાશ વાળું ઓરેન્જ કલર નું પ્રકાશ દેખાયો, અને પછી આવા નાના નાના નાના ગોળાઓ પ્રકાશ ના દેખાયા અને પાછા શમી ગયા, બીજી બાજુ દેખાયા અને શમી ગયા, એવું આમ ફ્યુસ એક બે ચાર સેકન્ડ દેખાયું અને પછી બંધ થઈ ગયું, એવું એક જ વાર દેખાયું અને ત્યાર પછી કે એને બહુ સારું લાગ્યું હતું. તો કે આ શું છે એમ જાણવું છે. એકાગ્રતા કરવાની એના પ્રકાશ હવે એકાગ્રતા કરવાની પણ અમુક હદ સુધી વધારે એકાગ્રતા કરતો આખો ફૂટી જાય, ફરી લાઈટ જતું રહે છે. ફરી એને એક જ વાર એની મેળે દેખાયું હતું, એની જાતે એક વાર દેખાયું હતું, ફરી કઈ દેખાયું નથી એને, અને એવી કઈ એકાગ્રતા કરતી નથી. સમજાવો સમજાવો, આ બહુ કરીશ નહીં કહે, અમારો રસ પડે ઇન્ટરેસ્ટ પડે બહુ કરીશ નહીં, તો વાંચે જતી રહેશે એ કરતી નથી દાદા. થોડું રીતસર દર્શન કરી લેવા જોઈએ, અગર પેલો મંત્ર બોલતા હોય તો ગાયત્રી મંત્ર બોલી દર્શન કરીને પછી આની વાત છે દાદા. હા એની ત્રાટક કરજો કે હું આંખે ફૂરી જાય, શું કે ક્યાં તે જાય જોવાનું. ભગવાન ગીતા કોને વાંચી કહેવાય, હું એને પૂછું ચિંતા તને થાય છે, કારણ કે એ તો બહુ થાય છે, તો તમે કૃષ્ણના વિરોધી છે એમ કહું, ગીતા વાંચો છો અને કૃષ્ણ ના તમે હીરો જીવ કરો. કૃષ્ણ પોતે કહ્યું છે કે જીવ તું સિંધ ને શોચ ના કરે, કૃષ્ણ ને કરવું હોય તે કરે, તોય ચિંતા કર કૃષ્ણ ને વાંચતા નથી. અને પાછું ઉપર ધ્યાન કે છે કે કૃષ્ણ ભગવાન તો કે પણ મારે ટાઈમ છોડ્યો કે વાંચતા જ નહીં કૃષ્ણ. ચિંતા કોઈ તારો કરે નહીં કરે માણસ નો ખોટો પડે. માણસ તો ફરી માણસ થવાનો હોય ને, એ માણસ કહેવાય. માણસ થવાય ફરી માણસ થવાના ક્વોલિફિકેશન જોઈએ છે. શું થયું ના જોઈએ ને જીરી છે ના સર ક્વોલિટી છે ના જોઈએ લખવું છે ક્વોલિફિકેશન લાવવા માટે ગીતા જેવી વસ્તુ વાંચવી જોઈએ. ક્વોલિફિકેશન લાવવા માટે ગીતા જેવી વસ્તુ વાંચવી જોઈએ. ગીતા જેવી તો વાંચતા હોય તો ક્વોલિફિકેશન ક્યાંક આવ્યું હોય. પછી એક અક્ષરે ગીતા અરે કૃષ્ણ તો માનતા જ નહીં ત્યાં. એક કૃષ્ણ ભગવાન કહે છે જીવ તું સિંધ ને શોચ ના કરે, કૃષ્ણ ને કરવું હોય તે કરે, પણ તમે ચિંતા કરો છો પારગણ એને કૃષ્ણ ને ગોંટતા જ નથી. અને ગીતામાં શું વાંચો છો એને ગોંઠો ને એની આજ્ઞા પાડો. બે એક અક્ષર આજ્ઞા પાડો નહીં તો બહુ થઈ ગયું. એક જ અક્ષર તમે એમની આજ્ઞા પાડો ને તો બહુ થઈ ગયું. આપ બધી પૂછો અહિયાં ફ્રોમ ઝીરો ટુ એન સુધી બધી વાત પૂછો કે આ શેના આધારે છે, શું કોણ ચલાવે છે, કેવું ચાલે છે. અને હું જે વાત કરીશ ને તેને પછી ભવિષ્યમાં કોઈ ચેકો મારનારો નીકળે એવી વાત કરીશ. કારણ કે આ બધી વાત મારી અહીંયા આમાં ટેપ થાય છે, ટેપ થઈને પુસ્તકોમાં આવે છે. મારાથી એક શબ્દ પણ ફેરફાર થાય નહીં. અને આ કોણ બોલે છે એવું તમને લાગે છે? આ બોલે છે કોણ છે? કોણ બોલે? દાદા ભગવાન. હે? દાદા ભગવાન. દાદા ભગવાન બોલે તો પછી હું ઉઠીશ ને ત્યાં એવું બોલશે. એટલે બે પંદર શેર કરવીએ દાદા ભગવાન પંદર શેર ના થઈ ગયા. શું કહ્યું? દાદા ભગવાન બોલતા નથી. બોલ્યું ને કોણ બોલે છે એવું કહું? આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે. શું છે? ઓરિજિનલ ટેપ રેકર્ડ વક્તા છે. તમે શ્રોતા છો અને હું જ્ઞાતા દ્રષ્ટા છું. શું છે? બોલું ને હવે ઓરિજિનલ ટેપ રેકર્ડ એટલે શું? કે આ દુનિયામાં દરેક માણસની વાણી માલકી વાણી છે. આ વાણી માલકી વગરની નથી. માલકી વાણી નથી માટે પોઈઝનસ નથી અમારે રાઈટ. તમે સ્વપ્ન છે ને એટલે વાણી જો બે શબ્દ પહેરી ગયા ને તો કલ્યાણ થઈ જશે. આ સમય બે શબ્દ પહેરી જાય નહીં. હું તો આટલા ગુસવાડામાં તો ઘોષિત થઈ જાય નહીં તો એ વાણી પોતે જ સેલ્ફ ગુરુ તૈયારી કરશે. કારણ કે આ પોઈઝનસ નથી. આ વાણી માલકી વાળી પોઈઝનસ કહેવાય કે ના કહેવાય? મેરી વાણી અમને બોલા. એટલે આ વાત જુદી છે. તમે જે હળવું જોઈએ ભગવાને આ દુનિયા ભરાય નથી. આ દુનિયા છે ખરી રીતે ભગવાન નહીં ભરાય. તમારે બીજી રીતે દુનિયાદારી લૌકિક રીતે ભરાય છે. લૌકિકમાં તમારે એવું છે કે અલૌકિકમાં આવું છે? કોણ લૌકિક શું છે ને અલૌકિક શું છે? અલૌકિકમાં ગોડ ઇઝ ક્રિએટર છે લૌકિકમાં, અને અલૌકિક એ વાસ્તવિક છે. વાસ્તવિક એટલે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. વિજ્ઞાન થી પૂછે છે અને ક્રિએટર છે. સાયન્ટિસ્ટો કે છે અમારે ક્રાઇસ્ટે કહ્યું છે ને તમે આમ કેમ બોલો છો? કેટલા માણસ માને શકે? એક જ માણસ માને ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. વાસ્તવિકમાં તો એવું નથી. એટલે આ બધું મિથ્યા છે. મિથ્યા હોતું વિજ્ઞાન છે. Thank you. એક ક્ષણ જે જગત માં અન્યાય થતો નથી, જે જગત માં એક ક્ષણ પણ અન્યાય નહીં થતો, એ જગત મિથ્યા કેમ કઈ હોય શકે? એક ક્ષણ પણ અન્યાય એટલે કે આ લૌકિક ને અલૌકિક કયું તો આ લૌકિક એ બધું મિથ્યા છે ને? મિથ્યા છે ને બધું, મિથ્યા ભટકવાનું ભગવાન કૃષ્ણ નથી એવું પોતાને સમજાય છે, બધું સમજાય છે. આ વરસાદ પડે છે, કયા ડેવલપ ના હાથમાં છે? પેલા ભણેલા આપણ લોકો તો આવું જ બોલતા હતા, પણ ભણેલા હું બોલે છે. શું કહ્યું? આ વિજ્ઞાન છે, આ ટુ એ ટુ ઉપર જાય છે અને ત્યાં આગળ વાતાવરણ અનુકૂળ પડે, તૂટી પડે છે. ત્યાં તો બધું શાસ્ત્ર માંથી આવેલું છે ને, અમે બોલીએ છીએ, બીજું શું બોલો? પણ કે અમારા બાપ દાદા, એમના બાપ દાદા, એમના બાપ દાદા બધું કઈ ગયેલા? ના, પણ વિજ્ઞાન થી જાણવું ના ઇન્દ્ર રાજા વરસાદ પડ્યા છે અને ફલવણા કરે છે, ત્યારે માટે કહેલું છે. એ બાળ મંદિર માં લોકોને સમજાવવા માટે, પણ બાળ મંદિર માં કેટલા વર્ષ રહેવું છે? આગળ વધવું નથી. બાળ મંદિર ની દ્રષ્ટિએ બરોબર કરેક્ટ છે વાત, પણ આગળ વધવું નથી. એટલે મા બાપે જે સંસ્કાર આપે એ ખોટા છે, મા બાપે જે સંસ્કાર આપે એ ખોટા છે. ખોટા ખોટા આપ્યા હોય, ખોટા છે. હારા આપે તો હારા છે, હારા ખોટા જેવા આપ્યા હોય. એ વખતે કે મા બાપ તો જે કે સાચું જ હોય ને, અમને બુદ્ધિ સમજવાની હોય જ નહીં એ વખતે. ના, એવું સાચું મનાય છે. મા બાપ અમારે લડતા હોય અને છોકરા જોયા કરે કે છોકરા શું કાર્ય કેવા થાય, એ બુદ્ધિ આપણામાં આવે, આપડે પછી લડે ને. હા, પછી મા બાપ ના સંસ્કાર અવડા આપ્યા તો અવડું ફળ આવે, અવડા આપ્યા તો અવડું ફળ આવે. પોતે રડવું ના જોઈએ છોકરા ની હાથે, અને છોકરા ની પાસે જોયા કરે કે નહીં તારા છોકરો આમ જોયા કરે, ન્યાય ન્યાય હોય ને, તમારે કરતા ન્યાય સારો હોય. હું મોટો થઈ છે ત્યાંથી વેગો છે, કારણ ન્યાય કરતા આવડે ને. શું કહે? છોકરા દુકરું કોઈ ના કહ્યું અને મારા સ્ત્રીને મરાય જ નહીં, સ્ત્રીને મરાય મારવા માટે સ્ત્રીઓ છે. અમારી દમકાઈ નથી વાતી પ્રજા નથી. હવે તો બધું ઊંધું થઈ ગયું છે. ઊંધું થઈ ગયું છે હું જાણું છું, મારી પાસે આવે છે. મને કહે છે, દાદા આ જુવાન મને વલુરા ભર્યા લેવા, મને લોહી કાઢી અને બે ધોલો મારી. તમે પણ આવે શું કરે? શું કાઢી મેળવી હતો? કાઢી મેળવી એ કાઢી મેળ જતી ના રે અને લોક લજ્જા પાછી. એટલે આના કઈ સમજીને ઉકેલ લાવી કઈ આમાં. તો આ ભાવ માં જેટલું છે હિસાબ, આ જેલ તો તારે ભોગવી જ પડશે. અને જ્ઞાન છે એટલે સારી રીતે રહેશે, જ્ઞાન છે ને એટલે સરસ રીતે રહેશે. બરોબર ને? ડબ્બા નિકાલ કે નખપાડ, પછી રાતે એને વિચાર ને. શું નામ? નામ કંચનભાઈ. કંચનભાઈ, કંચનભાઈ સમજવું પડશે. સમજ્યા વગર લોક કટગવાડી ક્રિએટર ત્યારે એમને પૂછું છું કે કઈ સાલમાં ક્રિએટ કર્યું, પૂછું છું કઈ સાલમાં ક્રિએટ કર્યું. એ અમે જોતા નથી કે છે, પણ ક્રિએટ કર્યું એ અત્યારથી ચાલો તમે ના જાણતા વાંધો નથી, પણ ક્રિએટ કરી વાત થાય ને ટકા, મેં ક્રિએટ કર્યું એટલે એની શરૂઆત થઈ ગઈ, ટકા શરૂઆત થઈ ગઈ, તમે શરૂઆત થઈ તેને હેન્ડ આવે ખરો, ટકા હેન્ડ આવે ખરો, તો આ જગત હેન્ડ વાળું નથી ને, શરૂઆત નથી, અનાદિ અનંત છે, સમજાય છે તમે, એટલે વચ્ચે ક્રિએટની જરૂર જ નથી, આ જગત એવરલાસ્ટિંગ છે, શું છે સમજાય ને, એટલે આ બધું ઊંધું ઊંધું છોડી દેવું જોઈએ, ઊંધું વિજ્ઞાન જાણતા હોય તો આવું સાંભળીને પણ છોડી દેવું જોઈએ, તો હાથું કહે નહીં, કહે નહીં એકું છે બાવા બાવા સાધુ ભગવાન, એને પૂરો મારે નહીં વાપરું બાપુ, હું તો બીજી દુકાન જઉં છું, પ્રૂફ જ નહીં થતું, એવા પ્રૂફ થવું જોઈએ, ના થવું જોઈએ, પ્રૂફ ના થવું જોઈએ, એટલે એનો અર્થ એવો થયો ભગવાન છે જ નહીં, ભગવાન તો છે, ભગવાન બધા દુનિયા ચાલે જ નહીં, ભગવાન ની હાજરી ને લઈને ચાલી, ખાલી હાજરી, ભગવાન છે એનું પ્રૂફ શું છે, ભગવાન છે એનો પુરાવો શું છે, મને દેખાય છે તારા મને બધા નામ દેખાય છે, એટલે તને દેખાય છે, નહીં દેખાતો કઈ તમને દેખાય છે, આ બધાને દેખાય છે, હા તમે તો નામ રહી તમારે તમારે અખની વાત, એટલે હું માનું છું પણ મને દેખાતું નથી, તમને ના દેખાય છે એ તો હું દિવ્ય ચક્ષુ આપું, શું નામ છે તેનું, કંચનભાઈ, કંચનભાઈ હું દિવ્ય ચક્ષુ આપું સાહેબ, આ ગામડાની વાંચી ના દેખાય છે, બધું ખબર પડે ને, જયારે દિવ્ય ચક્ષુ આપું ત્યારે ભગવાન દેખાય છે, એમ તમે એમ કહ્યું ને કે આ ભગવાને ક્રિએટ કર્યું નથી, તો કે છે કે જેવું આ ભગવાને ક્રિએટ કર્યું નથી એવી રીતે ખાતરી, એવી રીતે ભગવાને આ જગત ક્રિએટ કર્યું નથી એની જે ખાતરી નથી, એવી રીતના કે છે કે આ ભગવાન છે, ખાતરી નથી એ ચીજ કરી પડે કયું, ના એટલે ભગવાન છે એની શું ખાતરી, એમ ખાતરી છે ભગવાન તો છે એની ખાતરી, હું તમને કાલે જ કરી આપું, સાહેબ કાલે જોવું છે, કાલે જ કરી આપું, એને જે હાથી વાત છે ભગવાન ના હોય તો આ દુનિયામાં આનંદ સુખ એ કશું હોય જ નહીં, એના ગુણો છે આ, શું છે આ મટીરિયલ ના ગુણ નથી, ભગવાન ના ગુણ છે, આ બધું ભગવાને કર્યું છે જગત નું, આ સૃષ્ટિ ની રચના, સૃષ્ટિ ની રચના ભગવાને કરી છે, સૃષ્ટિ ની રચના દરેક ની પાછળ કોઈ નો હાથ તો છે ને, કોનો કોઈ નો હાથ તો છે, વિજ્ઞાન નો હાથ છે, વિજ્ઞાન નો, તમે તમે રાતે ખાવાનું ભાઈ અને સુઈ જાવ છો, પછી મેં ધ્યાન રાખો છો ખાધે ખાધેલા ઉપર, ભાઈ પાચક રસ પડ્યા બાયલ પડી બધું ધ્યાન રાખો છો, કોણ કરે છે, અને પાચક રસ રાખો છો બાયલ નાખે છે સવારમાં બ્લડ જુદું, અંજીરું જુદું, ઠંડા જુદું, દૂધ જુદું, બધું જુદા, જે આટલું બધું ચલાવે છે એ શક્તિ વાઇટેલિટી પાવર છે, કઈ છે બરોબર ને, આ બધી શક્તિઓ ચલાવે છે, શું બરોબર, તમે ગાડી લઈને આવતા હતા ને પોલીસ વાળા કઈ ઉભા રાખો, એટલે તમે ઉભી ના રાખી, એટલે પછી અહીં પોલીસ વાળો અહીં આવે તો તમારે સમજી જાય, તમારે હર વાય બીજા હર વાય તમારા તમારા દોષો થી તમે લેલા, બીજા કોઈ તમને વિશ્વાસ વધારે નથી કોઈ બીજો દોષ તમે ના કરો સમજે ને. કર્મ જ બસતો નથી તું, આટલું કર્મ આ ભગવાન કૃષ્ણ ભગવાન કહ્યું અકર્મ અકર્મ જુઓ કે છે, અને કર્મ અકર્મ જુઓ, કર્મ કરે છે તો અકર્મ છે એ જુઓ, પછી જોતો એના માટે દિવે પછી કર્મ કરે છે તો અકર્મ, અને આ કર્મ નથી કરતા તો છે કર્મ બંધ થાય, રાતે હુમાય કર્મ બંધ થાય. કાયદો જ નહી કે જમરાજા લેવા આવે, એ કોણ એને પગાર આવતું હશે જમરાજા ને, એની ઓફિસ ક્યાં આગળ આખા હિન્દુસ્તાન ને આ બાવો હોય મારી નાખ્યું તું એ આવડ્યા આવડ્યા જમડા લેવા છે, જમડા મારતા મારતા લીધે છે તે દરેક હિન્દુસ્તાન પર, બંગાળમાં પ્રચલિત, આંધ્રમાં પ્રચલિત, મદ્રાસ નું પ્રચલિત, કેળા પ્રચલિત, બધા પ્રદેશો પ્રચલિત, અને ચેલેન્જ છોકરો જ મરી પડવા એલો બિચારો ભડકી જાય જમરાજ ના ભેસા ભડકી જાય, તેવા બાવાએ શીખવાડ્યું તે બિચારો મા બાપે સમજવાની, એના પછી છોકરા થોડીક ચાલ્યું પછી મેં શોધખોળ કરી કે કોણ એનો પગાર આપે છે ને, ઓફિસ કઈ આગળ આવીને પછી શું ત્યાં લોકોએ કોલ માર્યું છે તો કહ્યું તદ્દન પોલું છે, જમરાનો જીવડું જ નથી આ દુનિયામાં, શું કહ્યું તદ્દન પોલું અને વગર કોમને મારી નાખી માનામાં આવ્યું કશું નિયમરાજ આવે ભાઈ નઈ ને નિયમ લઈ જાય છે તો પગાર આપવાનું કોણ આપે છે એવું કઈ કહેવાની જરૂર ના રહે, બધું નિયમ ચલાવે છે આ જગત ને, શું ચલાવે છે નિયમ થી જ આ જગત ચાલી રહ્યું, અને ભગવાને કશું કર્યું હોય એવું જે તો મને એક પુરાવો દેખાય કે આ ભગવાને કરી કાંઈ પૂરી કે આ ભગવાને કરી, મને પુરાવો દેખાય ગપ્પા માર્યા કે પુરાવો દેખાય કે આ ભગવાને કર્યું, એનું પ્રૂફ આપું હું તને કે ના ભગવાન નથી કર્યું ત્યાં જ કર્યું, ત્યાંથી સમજવું જ પડે ને, એટલે કહ્યું કે કોઈ પુરાવા ભગવાન આ કર્યું ભગવાન વિતરાગ છે, રાગ વિતરાગ છે જેની પાસે કોઈ પૈસા નથી, બધું ભૌતિક વસ્તુ જ નથી તેની પાસે, તેની પાસે લોકો પૈસા માગે છે, બીજું માગે છે, સ્ત્રીઓ માગે છે, એટલું બધું, અને ભગવાને લાખ પાંચ લાખ રૂપિયા કમાયો હું કમાયો કે છે ગીરી, પાંચ લાખ કમાયો તો આપણે લોકો શું કે હું કમે દોઢામ દોઢામ કરી ખોટ જાય તા ભગવાન મારે ગાડી આવું બોલે બોલે ખરા, આપણે દેખું ભગવાન ગાડી એવું ના બોલે બોલે ને કેટલું બધું આવો આરો ભાઈ કરો ભગવાન ગાડે ધ્યાન ખોટ કમે કમે ત્યાં શું કમે છોકરો મારા છોકરાનો છોકરો મારી ઘેર છોકરાનો છોકરો છે પેડ આવ્યા તું છું બે મણ પેડ આવ્યા છે મરી જાય કે ભગવાન વિરોધાભાસ ના કહેવાય કેવું લાગે કઈ નિયમમાં બોલવું છે કઈ ભગવાન ના ચેર પણ દુઃખ લગભગ ભગવાન માટે અપરાધ આપણો ના થાય ભગવાન દુઃખ થતું નથી પણ એ આપણી પાસે પાછું આવતી વિતરાગ છે નહીં વિતરાગ છે એટલે તમે જે બોલો તે હો ઘણું થઈને પાછું આવે શું બોલો ઊંઘમાં કર્મ કેવી રીતે બંધાય? ઊંઘમાં કર્મ કેવી રીતે બંધાય? ઊંઘમાં કર્મ કેવી રીતે બંધાય? ઊંઘમાં પોતાનું જ ભાન નથી, સમજે ને? છતાં પોતે કોથળામાં આત્માને ગાલી દીધો, સમજે ને? તેના બધા ઊંઘનો કર્મ બંધાય. ઊંઘનો કર્મ, ઊંઘમાં ઊંઘનો કર્મ બંધાય, સમજે ને? તે ઉડતા ફરી પાછા એ પ્રભાદી થાય એવું, સમજે ને? એટલે ઊંઘમાં કર્મ જયારે જુઓ ત્યારે. પણ ભગવાને એટલું કહ્યું છે કે બહુ ખોટા કર્મ કરતો હોય તો ઊંઘેલો હારો કરતો. તો ઊંઘમાં બહુ